श्री मार्कंडेय पुराण अध्याय 24 मार्कंडेय कोष्टकी संवाद नो आरंभ प्राकृत सर्ग नु वर्णन। जैमिनी बोलिया, श्रेष्ठ पक्षीओ आपे प्रवृत्ति ने निवृत्ति बे प्रकारना वैदिक कर्म विषय बताविने मने बहु सुंदर उपदेश आप्यो छे। अहो, पिताने कृपा थी तमारा लोकोनु ज्ञान एवुं छे जेथी तिर्यक योनि ने प्राप्त थईने पण तमे मोहनो त्याग करी दीधो, तमे लोको धन्य छो। केम के उत्तम सिद्धिनी प्राप्तिने माटे तमारुं मन आजे पण पूर्वावस्थामां ज स्थित छे। विषयजन्य मोह तेने विचलित करी शकतो नथी। मारुं महान भाग्य छे के महर्षि मार्कंडेयजीए मने तमारो परिचय आप्यो। तमे लोको सर्व संशयोनी निवृत्ति करवामां सर्वश्रेष्ठ छो। आ अत्यंत संकटपूर्ण संसारमां भटकता मनुष्यने तपस्या विना तमारा जेवा संतोनो संग प्राप्त थवो दुर्लभ छे। हूँ तो एवं समझू छू के प्रवृत्ति निवृत्ति तथा ज्ञान विषे तमारा लोकोनी बुद्धि जेवी निर्मळ छे तेवी बीजा कोईनी नथी। जो तमारो मारा पर अनुग्रह छे तो मारा माटे हवे आगळनी जे तमे कहेवाना छो वातोनुं पूर्ण रूपे वर्णन करवानी कृपा करो। आ स्थावर जंगम जगत कई रीते उत्पन्न थयुं, कल्पना अंतमां फरी कई रीते लईने प्राप्त थशे, देवता ऋषि पितर अने भूत वगैरेना वंश कई रीते थया, मनवंतर कई रीते थाय छे, तेमना वंशमां उत्पन्न महापुरुषोना जीवन चरित्र केवा छे, जेटली सृष्टि जेटला प्रलय जेवा जेवा कल्पोना विभाग जे जे मनवंतरनी स्थिति जेवी पृथ्वीनी स्थिति जेटलो मोटो पृथ्वीनो विस्तार तथा समुद्र पर्वत नदी वन भूलोक वगैरे सर्वलोक समुदाय अने पाताळनी जे प्रकारनी स्थिति छे ते बधुं मने कहो। सूर्य चंद्रमा वगैरे ग्रह नक्षत्र अने ताराओनी गति तथा प्रलयकाळ सुधीनी बधी वातो हूँ सांभळवा इच्छुं छुं। જ્યારે આ જગતનો સંહાર થઈ જશે ત્યારે તેના પછી શું શેષ રહેશે, આ પ્રશ્ન પર પણ પ્રકાશ પાડો, પક્ષીઓએ કહ્યું। મુનિશ્રેષ્ઠ, આપે અમારી ઉપર એવો પ્રશ્નોનો ભાર મૂકી દીધો જેની ક્યાંય તુલના નથી। હવે અમે આપના પૂછેલા પ્રશ્નોનું વર્ણન કરીએ છીએ। સાંભળો, પૂર્વકાળમાં માર્કંડેયજીએ બ્રાહ્મણ કુમાર કૌષ્ટકીને જેઓ પરમ બુદ્ધિમાન વ્રતસ્નાત તથા શાંત સ્વભાવના હતા જે કંઈક કહ્યું હતું તે જ અમે આપને કહીએ છીએ। એક સમયે મહાત્મા માર્કંડેય મુનિ શ્રેષ્ઠ બ્રાહ્મણોની મધ્યમાં બેઠા હતા, ત્યાં કૌષ્ટકીએ આ જ વાત પૂછી હતી જે આપે અમને પૂછી છે। ભૃગુનંદન માર્કંડેયજીએ બહુ પ્રસન્નતાથી કૃષ્ટકીના પ્રશ્નોનો ઉત્તર આપ્યો, તેનું જ અમે આપની સમક્ષ વર્ણન કરીએ છીએ। આપ ધ્યાનથી સાંભળો, જે સૃષ્ટિના સમયે બ્રહ્મા, પાલનકાળમાં વિષ્ણુ તથા સંહારના સમયે જગતનો અંત કરનારા અત્યંત ભયંકર રુદ્ર છે, તે સંપૂર્ણ જગતના સ્વામી પદ્મયોની બ્રહ્માજીને હું પ્રણામ કરું છું। માર્કંડેયજીએ કહ્યું, પૂર્વકાળમાં અવ્યક્ત જન્મ બ્રહ્માજીના પ્રગટ થતાં જ તેમના મુખેથી ક્રમશઃ પુરાણ અને વેદ પ્રગટ થયા, પછી મહર્ષિઓએ પુરાણની કેટલીક સંહિતાઓ રચી અને વેદના પણ હજાર વિભાગ કર્યા। ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ઐશ્વર્ય ચારેય મહાત્મા બ્રહ્માજીના ઉપદેશ વિના સિદ્ધ થઈ શકતા ન હતા। બ્રહ્માજીના માનસ પુત્ર સપ્ત ઋષિઓએ તેમની પાસેથી વેદોનો ગ્રહણ કર્યા અને બ્રહ્માજીના મનથી ઉત્પન્ન થયેલા ભૃગુ વગેરે ઋષિઓએ પુરાણને અપનાવ્યું। ભૃગુથી ચવન અને ચવનથી બ્રહ્મ ઋષિઓએ તેને પ્રાપ્ત કર્યા પછી તેમણે દક્ષને ઉપદેશ આપ્યો અને દક્ષે મને આ પુરાણ સંભળાવ્યું હતું, તે જ હું આજે તમને કહું છું। આ પુરાણ કળિયુગના સમસ્ત પાપોનો નાશ કરનારું છે, જે સંપૂર્ણ જગતની ઉત્પત્તિના સ્થાન, અજન્મ, અવિનાશી, આશ્રય સ્વરૂપ, ચરાચર જગતને ધારણ કરનારા તથા પરમપદ સ્વરૂપ છે, જેમને આદિપુરુષ બ્રહ્મા કહેવામાં આવે છે, જે ઉત્પત્તિ, પાલન અને સંહારના કારણ છે, કોઈના ઓરસપુત્ર ન થઈને સ્વયંભૂ છે, જેમનામાં સંપૂર્ણ જગત પ્રતિષ્ઠિત છે, જે હિરણ્યગર્ભ લોકસૃષ્ટિમાં વ્યસ્ત રહેનારા અને પરમ બુદ્ધિમાન છે, તે ભગવાન બ્રહ્માજીને નમસ્કાર કરીને હું પરમ ઉત્તમ ભૂતવર્ગનું વર્ણન કરું છું। તે ભૂત સમુદાય એટલે કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ આ પાંચ ભૂત છે, તે ભૂત સમુદાય 5ની સંખ્યામાં જાણવા યોગ્ય તથા વિવિધ સ્ત્રોતોથી યુક્ત છે. વિવિધ સ્ત્રોતો કહેતા પશુ પક્ષી વગેરેની સૃષ્ટિને તિર્યક સ્ત્રોત્ર, માનવ સર્ગને અવાર્ક સ્ત્રોત્ર અને દેવ સર્ગને ઉર્ધ્વ સ્ત્રોત્ર કહે છે. મહત્ત્વથી લઈને વિશેષ પર્યંત એમની સ્થિતિ છે, તેમાં કોનું કેવું લક્ષણ છે અને કોના રૂપમાં કેટલી વિભિન્નતા છે, આ બધી વાતોનું જ્ઞાન ધરાવતા રહીને ભૂત સમુદાયનું વર્ણન કરું છું. આ ભૌતિક જગતનું જે કારણ છે તેને પ્રધાન કહે છે, તેને જ ઋષિ બ્રહ્મ ઋષિઓએ અવ્યક્ત કહ્યું છે, અને તે જ સૂક્ષ્મ નિત્ય તથા સત અસત સ્વરૂપા પ્રકૃતિ છે. સૃષ્ટિના આદિકાળમાં માત્ર બ્રહ્મ હતું, જે નિત્ય અવિનાશી અજર અને અપ્રમેય છે, તેનો બીજો કોઈ આધાર નથી. તે ગંધ રૂપ રસ શબ્દ અને સ્પર્શથી રહિત છે, તેનો આદિ અને અંત નથી. તે સંપૂર્ણ જગતની યોની ત્રણેય ગુણોનું અગારણ અને અવિનાશી છે, તેને આધુનિક નહીં પુરાતન અને સનાતન કહેવામાં આવ્યું છે. તે જ્ઞાન વિજ્ઞાનનો વિષય નથી. પ્રલયના પછી આ બ્રહ્મથી જ સર્વ કાંઈ વ્યાપ્ત હતું. મુને પછી સૃષ્ટિકાળ ઉપસ્થિત થતા ગુણોની સામ્યાવસ્થારૂપ પ્રકૃતિ જ્યારે બ્રહ્મના ક્ષેત્રરૂપે અધિષ્ઠિત થઈ ત્યારે તેનાથી મહતત્વનો આવિર્ભાવ થયો. ઉત્પન્ન થયેલા તે મહતત્વને પ્રધાને એટલે કે પ્રકૃતિ આવૃત કરી રાખ્યું છે. જેમ બીજ ત્વચાથી આવૃત હોય છે તે જ પ્રમાણે અવ્યક્ત પ્રકૃતિથી મહતત્વ આચ્છાદિત છે. તે સાત્વિક રાજસ અને તામસ ભેદોથી ત્રણ પ્રકારનું કહેવાય છે. ત્યાર પછી તે મહતત્વથી વૈકારિક એટલે સાત્વિક, તેજસ એટલે રાજસ તથા ભૂતાદિ રૂપ તામસ આ ત્રણ ભેદવાળો અહંકાર ઉત્પન્ન થયો. જેમ અવ્યક્ત પ્રકૃતિથી મહતત્વ આવૃત છે તે જ પ્રમાણે અહંકાર પણ મહતત્વથી આવૃત છે. ભૂતાદિ નામના તામસ અહંકારે શબ્દ તન્માત્રાની સૃષ્ટિ કરી, તે શબ્દ તન્માત્રાથી આકાશને આચ્છાદિત કર્યું, તેથી સ્પર્શ તન્માત્રાની સૃષ્ટિ થઈ જેનાથી બળવાન વાયુનું પ્રાગટ્ય થયું. વાયુનો ગુણ સ્પર્શ છે. શબ્દ તન્માત્રા રૂપ આકાશે જ્યારે સ્પર્શ તન્માત્રાવાળા વાયુને આચ્છાદિત કર્યું ત્યારે વાયુએ પણ વિકૃત થઈને રૂપ તન્માત્રાની રચના કરી. આ પ્રમાણે વાયુથી અગ્નિતત્વ પ્રગટ થયું, જેનો ગુણરૂપ છે, જેનો ગુણ રૂપ છે. ત્યાર પછી સ્પર્શ તન્માત્રાવાળા વાયુએ રૂપ તન્માત્રાવાળા તેજને આવૃત કર્યું, જેથી વિકૃત થઈને તેજે રસ તન્માત્રાની સૃષ્ટિ કરી. તે રસ તન્માત્રાથી જળ ઉત્પન્ન થયું, જે રસ નામના ગુણથી યુક્ત છે. પછી રૂપ તન્માત્રાવાળા અગ્નિએ રસ તન્માત્રાવાળા રૂપ જળને આવૃત કર્યું, તેથી જળમાં પણ વિકાર થયો અને તેનાથી ગંધ તન્માત્રાની સૃષ્ટિ થઈ. તેથી જ આ સંઘાત રૂપા પૃથ્વી ઉત્પન્ન થઈ, જેનો ગુણ ગંધ છે. તે ભૂતોમાં કારણરૂપે તન્માત્રાઓ છે, તેથી તે ભૂત તન્માત્રા રૂપ માનવામાં આવ્યા છે. તન્માત્રાઓ કોઈ વિશેષ ભાવનો બોધ કરતી નથી, તેથી તે અવિશેષ છે. આ પ્રમાણે તામસ અહંકારથી આ ભૂત તન્માત્રા રૂપ સર્ગ પ્રગટ થયું. વૈકારિક અહંકારમાં સત્વગુણની અધિકતા હોવાથી તે સાત્વિક પણ કહેવાય છે. તેનાથી એક જ સાથે વૈકારિક સર્ગની ઉત્પત્તિ થાય છે. 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો એટલે કે તેજસ એટલે કે રાજસ. કર્મેન્દ્રિયો તેજસ એટલે કહેતા કે રાજસ અહંકારથી ઉત્પન્ન થાય છે, અને તેમના અધિષ્ઠાતા 10 દેવતા વૈકારિક એટલે કે સાત્વિક અહંકારથી પ્રગટ થયા છે. 11માં મનને પણ વૈકારિક સર્ગમાં જ જાણવું જોઈએ. આ પ્રમાણે મન તથા ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતા વૈકારિક મનાય છે. શ્રવણ, ત્વચા, નેત્ર, જીવા અને નાસિકા આ 5 ઇન્દ્રિયો શબ્દાદિ વિષયનું જ્ઞાન કરાવવા માટે છે, તેથી તેમને જ્ઞાનેન્દ્રિયો કહે છે. 2 પગ, ગુદા, ઉપસ્થ, 2 હાથ અને વાણી આ 5 કર્મેન્દ્રિયો છે. ક્રમશઃ ચાલુ, મળત્યાગ, રતિના આનંદનો અનુભવ, શિલ્પરચના અને બોલવું આ 5 તેમના કર્મ છે. શબ્દ તન્માત્રા રૂપ, શબ્દ તન્માત્રાયુક્ત આકાશ સ્પર્શ તન્માત્રાવાળા વાયુમાં પ્રવિષ્ટ છે, તેથી વાયુમાં 2 ગુણ હોય છે. તેનો પોતાનો ગુણ સ્પર્શ છે, તેની સાથે આકાશનો શબ્દ પણ રહે છે. એ જ પ્રમાણે શબ્દ અને સ્પર્શ આ 2 ગુણ રૂપમાં પ્રવેશ કરે છે, તેથી અગ્નિ, શબ્દ, સ્પર્શ અને રૂપ આ 3 ગુણોથી યુક્ત હોય છે. પછી શબ્દ સ્પર્શ અને રૂપ આ ત્રણેયનો રસમાં પ્રવેશ થાય છે. તેથી રસાત્મક જળને ચાર ગુણોથી યુક્ત સમજવું જોઈએ. એ જ પ્રમાણે શબ્દ સ્પર્શ રૂપ અને રસ આ ચારે ગંધમાં પ્રવેશ કરે છે અને તેને મળીને બધી બાજુથી પૃથ્વીને આવૃત કરી દે છે. તેથી પૃથ્વી પાંચ ગુણોથી યુક્ત છે અને બધા ભૂતોમાં સ્થૂળ દેખાય છે. આ પાંચ ભૂત શાંત ઘોર અને મૂળ છે, અર્થાત સુખ દુઃખ તથા મોહથી યુક્ત છે, તેથી વિશેષ કહેવાય છે. પરસ્પર મળવાથી બધા ભૂત શાંત ઘોર અને મૂઢ પ્રતીત થાય છે, પરંતુ પૃથક વિચાર કરવાથી પૃથ્વી અને જળ શાંત છે, તેજ અને વાયુ ઘોર છે તથા આકાશ મૂઢ છે. પરસ્પર પ્રવેશ કરવાથી એકબીજાને ધારણ કરે છે. એ મહત્ત્વથી લઈને વિશેષ પર્યંત બધા ભૂત એકબીજાથી મળીને અને પરસ્પર આશ્રિત થઈને એક સંઘાતને પોતાનું લક્ષ્ય બનાવીને જ્યારે પૂર્ણરૂપે એક થઈ જાય છે, ત્યારે પુરુષ વડે અધિષ્ઠિત રહેવાના કારણે પ્રધાન તત્વના સંબંધથી અંડની ઉત્પત્તિ કરે છે. તે મહાન અંડ પાણીના પરપોટાની જેમ ક્રમશઃ વધે છે અને જળ પર સ્થિત રહે છે. તે પ્રાકૃત અંડમાં બ્રહ્મા નામે પ્રસિદ્ધ ક્ષેત્રજ્ઞ પુરુષ પણ વૃદ્ધિને પ્રાપ્ત થાય છે. તે બ્રહ્મા જ સર્વપ્રથમ શરીરધારી હોવાના કારણે પુરુષ કહેવાય છે. ભૂતોના આદિ કરતા બ્રહ્માજી સૌથી પહેલા પ્રગટ થયા. તેમણે ચરાચર સહિત સંપૂર્ણ ત્રિલોકને વ્યાપ્ત કરી રાખ્યું છે. અંડના ગર્ભમાં સ્થિત મહાત્મા તે બ્રહ્માજીને માટે મેરુ પર્વત જ ગર્ભને ઢાંકનાર આવરણ બન્યો. અન્ય પર્વત જરાયું એટલે ઝેર થયા તથા સમુદ્ર જ તે ગર્ભાશયનું જળ હતું. તે અંડમાં જ દેખાતા અસુર અને મનુષ્યો સહિત સંપૂર્ણ જગત ઉત્પન્ન થયું તથા પર્વત દ્વીપ સમુદ્ર અને નક્ષત્ર મંડળની સાથે ત્રિભુવનનો આવિર્ભાવ થયો. તે અંડ ક્રમશઃ જળ અગ્નિ વાયુ આકાશ તથા તામસ અહંકાર દ્વારા બહારથી આવૃત છે. આવરણ એક કરતાં બીજા 10 ગણા મોટા છે. તામસ અહંકાર તેનાથી 10 ગણા મોટા મહત્ત્વ દ્વારા આવૃત છે અને મહત્ત્વ પણ તે બધાની સાથે અવ્યક્ત પ્રકૃતિ દ્વારા ઘેરાયેલું છે. આ પ્રમાણે આ 7 પ્રાકૃત આવરણોથી આ અંડ આવૃત છે. આ પ્રમાણે ત્યાં 8 પ્રકૃતિઓ એકબીજાને આવૃત કરીને સ્થિત છે. તે પ્રકૃતિ નિત્ય છે અને તેની અંદર તે જ પુરુષ છે જે તમને બ્રહ્મા કહે છે. હવે સંક્ષેપથી ફરી આ વિષયનું મહત્વ સાંભળો. જેમ કોઈ પુરુષ જળમાં ડૂબીને ફરી નીકળે ત્યારે જળને ફેંકે છે, તે જ પ્રમાણે ભગવાન બ્રહ્માજી પણ પ્રકૃતિને હટાવીને તેનાથી પ્રગટ થાય છે. અવ્યક્ત પ્રકૃતિને ક્ષેત્ર કહ્યું છે અને બ્રહ્માજી ક્ષેત્રજ્ઞ છે. આ સંપૂર્ણ જગત ક્ષેત્રજ્ઞ રૂપ જ છે એવું સમજવું જોઈએ. આ પ્રમાણે આ પ્રાકૃત સર્ગનું વર્ણન થયું. આની અંદર અધિષ્ઠા રૂપે ક્ષેત્રજ્ઞ વિરાજમાન રહે છે. પ્રાકૃત સર્ગ જ પ્રથમ સૃષ્ટિ છે. અધ્યાય 24 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.